સમજુને જાજુ તે તું કહીએ સમજુને તો ભજતો ના થોડા થઈએ સંયોગ વિના મોક્ષ મળવો મહામુશ્કેલ, આનંદ ઘન રૂપ દાદા મળ્યા, મોક્ષ મળવો સાવ સહે દાદા છે મસ્ત ફકી, મોક્ષની પરવા હવે નથી મારે, દાદા છે મસ્ત ફકી. એનું નામ ફકીર જેની, મેરું સરખી વીર ભગવાન એક નો ભર ખો નથી, મળ્યા સદગુરુ દાદા ભગવાન, એક અભર ખો નથી, જયારે કીર્તન કર ભગવાન હાજર હોય ત્યારે જે શ્રાવક શ્રાવિકાઓ હોય તો એમને છે તો તમને દર્શન થાય, કોઈને થાય કોઈ ના થાય, કોઈને કોઈને ના થાય, લાખો માણસ બેસે એમાં કેટલાક ના થઈ જાય કેટલાક ના થાય, ભગવાન શું કરે એમાં. જેની પરિણતિ ફરી હોય, પરિણતિ ફરી હોય, ઉત્તમ પરિણતિ હોય, એ બધી હોય ત્યારે સાથે જરા થઈ જાય કોઈને, બીજા કઈ હોય એટલું કાનમાં એટલું બધું આનંદ આવે, આનંદ આવે એ ચેઠાણીને કહે કે તું શાક ને બીજી બેદ લાવજે, કે છે હું અહીંથી નથી આવવાનો, પણ જો કંગો ના લાવી હોય આજે ભગવાનની આજુ ના ખવાય, એવું બધું આ લોકો ખાનારા પીનારા બધી ભગવાનની પાસે આવે, હોબળવાનું ગમે, ભગવાનને દર્શન કરવાનું ગમે, એવું નહીં કે બધા આમાં એને સંગીત થઈ જાય, એવું નહીં, કઈ ભગવાનની ઈચ્છા જ નથી ને, ભગવાન તો જગત કલ્યાણ માટે એની ભાવના છે, જેનું થવું હોય તે સાવ ના થવું તેની ઈચ્છા મુજબ સ્વતંત્ર છે જીવ, કેવું છે દરેક જીવ સ્વતંત્ર છે, અને પોતાની જોખમદારી પર કરી રહ્યા છે. હા ભગવાન, ભગવાન ખુદ કેમ આવી, ભગવાન કે પોસડા થઈ જાવ ને ત્યાં બોલો ભાઈ નથી થવું, તમારે શું કરવું, હા એટલે મારું કેમ કરે સ્વતંત્ર થયું કઈ, એ કે તમારે પાછું નહીં થવું, બોલો તમારે શું કરે, જય એમનો પ્રશ્ન છે કે ભગવાન મહાવીર પાસે જે લોકો દીક્ષા લેતા હતા, જે લોકો દીક્ષા લેતા હતા એ લોકો સમ્યક દર્શન થયા પછી લેતા હતા કે હમણાં જેવું લે છે એવું લઈ લે પછી સમ્યક દર્શન થાય? ભગવાન આજે દીક્ષા લે એને સમ્યક દર્શન થઈ જાય, ભગવાન આજે દીક્ષા લે થઈ જાય, ભગવાન ને દીક્ષા ના સમ્યક દર્શન કહે છે, એને દીક્ષા ના સમ્યક દર્શન, ભગવાન તે કઈ બોલાવડા છે, ગો નહી સાસો અપ્પા નાન દર્શન સંજુ સેતા નહી બાહિરા બાવા સવે સંજો સપ્તા સમુદ્ર વસાય દેવાના, તો આપણે છે તો અહીંયા આગળ પણ વિધિ કરાવીએ છીએ બધા કર્મોની, બધું આખું આ કરતા ભાવમાં લાવીએ છીએ, જયારે થોડા સંજોગ વસાય દે અને બે વાર ફેર એટલો જ પેલો પેલું ક્રમિક માર્ગ કહેવાય, અને આ કરતા ભાવ નિર્તન કરનારું અક્રમ માર્ગ કહેવાય, તો ત્યાં બધા સંજોગ વસાઈ દેવડાવે ભગવાને હાજરીમાં એમને આપે. એટલા સંજોગ મારા નહીં આ તમે થઈ જાય ભગવાન ની હાજરી બહુ કામ કરે. આ તેની ગ્રાતા ને જુઓ ને કે કેવું સંકેત થઈ ગયું. તેરા તીર્થંકર થાય વ્રત નહીં પચકાર નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો. શું કહે છે? કોઈ વ્રત સમજતા નતા, પથણ તો જાણતા જ નતા, ત્યાગ કથન હતો જ નહીં. બધું ક્ષત્રિય ખાડું પાણું બધું પીતા હતા, ખાતા હતા, બધું જ કરતા હતા. વ્રત નહીં પચકાર નહીં નહીં ત્યાગ વસ્તુ કોઈનો. ત્રણેક તીર્થંકર થશે સાણાંગ સૂત્ર જઈનો. કેવું સર સર તો એ જ અક્રમ માર્ગ કહેવાય કે નહીં? હે, એ જ અક્રમ માર્ગ કહેવાય ને? હા, એ પણ અક્રમ માર્ગ કાં હતો નહીં. અક્રમ માર્ગ હતો નહીં, ભગવાન ની હાજરી થી આ બધું તો ભગવાન ની હાજરી દર્શન કરી ગયું. નહીં આપણું અથા સુધી જે બધું કર્યું કાર્યું એ બધું દર્શન ફરી ગયું. શું થયું? હા, આટલું દર્શન ફરી ગયું ભગવાન ની હાજરી થી. એવો ભાવ ઉત્પન્ન થયો, એવો ભાવ ઉત્પન્ન થયો, દર્શન કરી ગયું. વ્રત નહીં પચકાણ નહીં. શું કે છે? વ્રત નહીં, એ કોઈ વ્રત લીધું નથી. આ પંચમા વ્રત ધારી એ પાઠ પર બેઠા છે. ખેર છે જ્યાં જાય તો પંચમા વ્રત ના વ્રત ધારી પેલો વ્રત એ નથી ને પચપણ એ નથી. નહીં ત્યાગ વસ્તુ કોઈ ના. તમે સાંભળ્યું છે કે એ વાત? બોલો ને, બોલો ને. ઘણા ખરા અહીંયા આવે ખરા મનુષ્ય લોક માં, કોઈ દેવલોક માં જાય, કોઈ તિરંત માં જાય. પણ નર્ક ગતિ માં ગયો ત્યાંથી અને પછી લાગે કે હવે આ કઈ કરવું નથી. વાંચ વાળી દે એ દુઃખ ભોગવ દેવું થશે. વાંચ વાળી દે અને પછી ત્યાં આગળ થશે. એને અર્ધિક જ્ઞાન હોય કે દેખાય બધું. એને સતરા શું કરી રહ્યા છે, હવે શું કરી રહ્યા, બધા કરી રહ્યા છે દેખાય. કે તે બધું ત્યાં પણ નાસ્તો પણ કરતા નહી. નિશ્ચય કરેલા પણ પૂરેપૂરા નિશ્ચય થયેલા નહી. મહાન આત્માઓ ભગવે તારક માત્ર થાય એવા કે નહીં તો પહોંચો થાય ને. પ્રકૃતિ એને ખોડે નહીં. અને બધું દુઃખ જરાક દુઃખ મળે છે ને, બધું દુઃખ વિચારે પડી જાય, બધું દુઃખ ભૂલી ગયું હોય છે. એવું જ્ઞાન રહ્યું છે, બધું જ્ઞાન આમ દુઃખ બધું દેખાય, બધું દેખાય એવું જોઈએ જ્ઞાન. તારે વૈરાગ રહે, વૈરાગ રહે દેખાય છે પાછું બધું દુઃખ સુખ ઉત્તમ થયેલા બધા યાદ રહ્યા કરે બધા. બિલાડી સાથે માટલીમાં મોરી બગાવીને નહીં ગાજે, નહીં દહીં ખાવા માટે કારણ કે ખેંચવાનો જોગ કોઈ બહારનો કરનાર હોય તો નીકળે, પણ આવું કરે પછી મોડું લઈ રહ્યા આખું આખી બાટલી લઈને આમ ફર્યા કરે. મેં જોયેલી છે ને કઈ દશા થયા એવું આ મનુષ્ય. પછી તો મારે લોકો બિલાડીને પણ ફરી દેખે પણ ભૂલી જાય, એવું આ મનુષ્ય ભૂલી જાય છે બિચારા. ફરી ફરી વ્યવહાર પડે માર ખા ખા કરે. આ તો આપણે જ્ઞાન આપીએ ને ત્યાં જાગૃતિ રહે તો બધું આ બધી યાદ રહ્યા કરે. ભયંકર દુઃખો યાદ થાય બધું ભૂલી જાય પછી. આ નાના છોકરા આવડવા હોય છે ને, પણ એક વખત ખૂબ બિગડાયું હોય ને ભાઈ, અરે એમ પણ આખી જિંદગી ના જાય એવું એક રીતે જાગૃત હોય એ હોય છે. એ જાગૃતિ રહી જાય લપકારામાં આવે ને તેવું પડે જાનવર ના જાય.